서 호빙 빙고 파울라지 에서 호빙 빙고 멀어노 지지지지지오 어나오시오 ye amesi amenya akwe itato ye amesi amenya anaba afile akwe ye ola papa mau sesede mai mako ao mai maba ao lolonya ao mai maba ao mama la fine o lo